મારે નાનો બાબો છે કે છે સુખ તો ચડે કે છે પણ શું કરીએ ચટણી ના સુખ હારું આટલો બધો ભટક ભટક કરે ચટણી જેટલી સુખ આખી થાળી જેટલું સુખ ચટણી જેટલા સુખ નહી હારું તેથી ત્યાગી સફળ કરી ગયા આ ચટણી ના સુખ નો વેલ ને પૂરો એટલે દીક્ષા લઈ લે પછી શું કરે અને ધણી તો કેવું કેવું બોલે આ હું કેવું કેવું બોલે એ તો સારું છે તો આધાર રિક્ષા લે છે ને તો આ પેલી મોટી મોટી સાધુ હોય ને ગોરાણી ગોરાણી તે આવું કદાચ બોલી રહેશે આવડે આવે છે એટલે બે પાછા દસેક બહેનો આપડે તો જ્ઞાન લઈને કરી બેઠીશું દાવ પેલી વડ્યા તો એ એવું કે લે તું સાંભળતા મેળા તારે તને આજે કે છે તે એ હાથમાં થઈ ગયું ને એ દાદા ને અડે નઈ ને એટલે એમ કરતા કરતા રાગે પડી જાય તો ને સરચી કરી તમે જોડો છો જ્ઞાન આપીએ છીએ નાવી ભગવાન ની પાઠ ને સ્વભાવી પડશે એટલે વાણી સરસ બોલે છે જ્ઞાન આપેલું ને પણ એ અહીં અડીને અહીં અડીને એમને આ જ્ઞાન બોલે એટલે સ્વાની માની અહીં કરી જાય પબ્લિક માં કરાય નઈ પબ્લિક માં કરતા આવી ગયેલા ત્યાંથી ભાઈ ને પુરુષ આવું તમે સ્થાનક વાસી કે દિગમ શેતંબરી સ્થાનક આપડે ઈશ્વરભાઈ બધી લાઇબ્રેરીઓમાં બધા પુસ્તકો મૂક્યા હતા ને દવે અને બંને તો એ લાઇબ્રેરી માંથી એમણે આપનું પુસ્તક વાંચેલું એટલે એમને જિજ્ઞાસા થયેલી એટલે ઈશ્વરભાઈ ને કહી રાખેલું એટલે ઈશ્વરભાઈ પછી વાત કરી દાદા આવ્યા છે તમારી પાસે સાંભળવા આવ્યા છે તમારી પાસે પૂછવા જેવું કઈ અમને મળતું નથી આ રહી છે આપડે તમે રહી છે આપડા નેટિવ પ્લેસ ક્યાં છે આમ તો એનો ઉત્સાહ આપણે ચાલવાનું નથી વાતચીત કરો તમને પુસ્તક જે વાત નથી જેવું હોય કે તમારે સમજવું હોય આગળ આગળ જે કઈ સમજવું હોય તો બધું પૂછો એ સુધી ની વાત કરી એ બદલા ની જોડે બેઠા હોય એ બધી વાત તમને કરી માજી પૂછે છે કે આપણને પોતાને ઓળખવાનું છે કે અલ્લાહ ને ઓળખવાનો છે પોતાને ઓળખે તો અલ્લાહ ઓળખાય અલ્લાહ ને ઓળખે તો પોતાને ઓળખાય આ દેશ માં આ યુવાન ઉંમર ના લોકો ને આની બહુ જરૂર લાગતી નથી મોટી ઉંમર થશે ત્યારે કેસે જરૂર પડશે ત્યારે જોવું જશે જાણતા ના હોય એની જરૂરિયાત ક્યાં વસ્તુ શું છે એવું જાણતા ના હોય તો એની જરૂરિયાત સમજાય નહીં તો જાણે ભાઈ અંદર ઊંડા ઉતરે ત્યારે ખબર પડે કે આ જરૂરિયાત હતી જરૂરિયાત તો કોઈને ના હોય એવું હોય જ નહીં ને કારણ આ વસ્તુ શું છે કે જે જગત ના મનુષ્યો જીવ માત્ર સુખ ને ખોળે છે સુખ ને ખોળે છે દુઃખ ખોળતું નથી કોઈ એટલે સુખ ઉત્પન્ન થનારી સાતા માં સાચું સુખ ઉત્પન્ન કરનારી વસ્તુ જ આ છે સાતા માં સાચું સુખ આ તો કલ્પિત સુખો છે એ કલ્પિત સુખો છે સમજાયું નથી ત્યાં સુધી આ કલ્પિત સુખ હોય ના ત્યારે, પણ એમને સમજાયું નથી ત્યાં કરી કે સાચું સુખ શું હોય. શું અમે ચરિત્ર થી એક સેકન્ડ પણ આ સમાધિ જોઈ નથી. અમારે સાચું સુખ કદાચ ગયું નથી, જાય નહીં. ધોળો મારે ગાળો ભરે ધ્યાનમાં ભરે તે કદી થાય નહીં. પાઉન્ડ માં સુખ છે, લોકો માની છે એવું, અને આ સ્ત્રીઓ માં સુખ છે, પાઉન્ડ માં સુખ છે, વસ્તુ મોહને સુખ માન્યું એમને. મોહ જેને મોહ કહેવામાં આવે છે તેને સુખ માન્યું. મોહ એટલે મૂર્ખ્યા દારૂ પીને ફરે એના જે સ્થિતિ એ ખ્યાલ જ નથી બિચારાને. શું કરુણા ખાવા દેવી વસ્તુ અને તમને તો એનો ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ સાચી જ વસ્તુ આ છે. જયારે દુઃખ આવે ત્યાં દુઃખ માં કોણ ઉભું રહે? પોતાની જાતને ઓળખવાની છે. માજી જેમ કે છે ને, શું નામ આપનું? મારી ફૈબા એ પાડ્યું હશે. એ તો મારું નામ મારી ફૈબા એ પાડ્યું હશે, બાકી મને પોતાને ખબર. ખરેખર તો જાણો ને, ખરેખર આ માય ને એવી જ મદદ કરી ના થાય. કેમ કઈ બોલતો ને આ મારી બોડી માસ ની છે એવું આપડે કહી શકીએ, પણ હું છું તેનારો કોણ છે? કોણ છે ખરેખર? માલિક ને માલિક ની વસ્તુ મારા કરતા તમને વધારે ખબર હશે કે ના? પણ તારે પોતાને જાણવું છે શું કોણ છે. જાણ્યા કરતા ખરું એનો અર્થ છે. જાણ્યા વગર શાદી કરી નથી ને તું? જાણી પછી શાદી કરજે. કરી નાખી શાદી? નથી કરી? નથી કરી. હા, એ જાણ્યા પછી શાદી કરજે. પેલી શાદી કેમ કરાય? જોખમદારી લેવાય. જો રહી બે વાર ઉપર જાણી મારે મારી પાસે જાણ્યું પછી હવે એ નિરંતર સમાધિ માં જ રહે. કઈ ઉપાધિ જ નહીં ને, એક તો જાણી રહે એટલે બસ થઈ ગયું. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? હા, જાણી લેવાની જરૂર. બસ હું કોણ છું જાણી લીધું કે સાચું સુખ પ્રાપ્ત શરૂઆત થઈ જાય. જાણવાનું સાધન હોતું નથી. જ્ઞાની કોક જ થયો પાકે છે આખા દુનિયામાં. એકાદ જ્ઞાની કોક વખત પાકે એ હોય છે કે નહીં? એટલે પછી આ સાચું સુખ મળતું જ નહીં કે આ બધા બાવા બાવા પાસે સાચું સુખ હોય જ નહીં. એ બધું કલ્પિત, બધું ખોટી વસ્તુ છોડી દો અને સારી વસ્તુ કરો એવું શીખવાડે. ખરાબ વસ્તુ કરી છોડી દો અને સારું સારું કરો કે શું એવું એ શીખવાડે. પણ સાચી વસ્તુ ઓળખણ તો આપી શકે જ નહીં ને. એટલે કોઈ ખરો જ્ઞાની એટલે એને શું દરજ્જો તો કહેવાય જ નહીં. દરજ્જાનું નામ જ ના પાડી શું એની પાસે પ્રાપ્ત થાય ને એટલા. પછી સુખ સાચું જ હોય. માજી તમે કેટલા વર્ષની ઉંમર જાણી હતી પોતાની જાતને જાણવું જોઈએ? માજી જાણવું તો વહેલું જોઈએ, પણ હવે તમારા પ્રતાપે થોડુંક જાણવા મળ્યું છે. ના પણ નાની ઉંમર માંથી આ ખબર હતી તમને? આવી 40 વર્ષ થી આ તરફ એમને એટલે અમારું પુસ્તક બધા પુસ્તકો કરતા જુદી જાતનું પુસ્તક છે. તો વૈજ્ઞાનિક છે અને આ વિજ્ઞાન થી અમે જોયેલી સાથે ઘર વિજ્ઞાન થી ઉભું થયેલું, ખુદા એ ઉભું કર્યું નથી. આ સમજ ને, વિજ્ઞાન થી ઉભું થયેલું છે. The world is the puzzle itself, puzzle. God has not puzzled this world at all. Only scientific circumstances are evident. ભગવાન કે નવરો નથી આવું બધું બનાવવા માટે, કુંભાર નથી કે આવું બધું બનાવે. તમને સમજ પડી એટલે તમે ભગવાન, તમને સમજણ પડી એટલે તમે ભગવાન. હા એટલે ભગવાન ભગવાન કે, પણ હું પોતે ભગવાન થવું નહીં. લોકો મને ભગવાન કે, પણ હું થવું નહીં. શા માટે થવું? ભગવાન નહીં પ્રગટ થઈ ગયા છે 14 લોકનો નાથ, અને હું જ્ઞાની પુરુષ છું. પ્રગટ થયા છે, નામ દાદા ભગવાન રાખ્યું છે. દાદા ભગવાન અમને એ સમજ પડી છે કે અમે કઈ નથી. એમ કે છે હવે અમને એ સમજ પડી છે કે અમે કઈ નથી. અમને એ સમજ પડી કે અમે કઈ નથી. ના તો તો ખરા જ ને, પણ તમે જે થો એ સાચું નથી. જે તમે જાણો છો એ જ્ઞાન સાચું નથી. તમે સાચું શું છે એ જ્ઞાન જાણવાની જરૂર છે. સમજો ને, તમે જે જાણો છો, શું નામ તેનું? મદદલી. હે મદદલી. મદદલી મદદલી જાણો છો તે સાચું નથી. અને ખરેખર આ મદદલી સાચું છે, પણ આ વ્યવહાર પૂરતું, સંસારમાં વ્યવહાર ચલાવવા પૂરતું જ. ખરેખર સાચું નથી. ખરેખર તો તમારે આ અમારી પાસે જાણો ત્યારે થાય તમને. આ બ્રહ્મ છે એ સત્ય છે ને? હા બ્રહ્મ એ બ્રહ્મ જે કહો છે. બ્રહ્મ કહો, ખુદા કહો, એ બધું સત્ય છે. અરે આ જગત મિથ્યા પણ નથી. જગત એ મિથ્યા નથી, જગત રિલેટિવ સત્ય છે. અને બ્રહ્મ ને ખુદા રિયલ સત્ય છે. સમજ ને, ફોટો હોય દેખાય, ચલો માણસ દેખાય, ચોકી દેખાય, જાય માણસ દેખાય, ચલો દેખાય, પણ ચલો બ્રહ્મ છે. અલ્લાહ માં ખુદા માં ફેર એટલો છે કે અલ્લાહ શરીર માં ના હોય છે. કે શરીર ના હોય ત્યાં પછી અલ્લાહ ગણાય છે. શરીર માં હોય પ્રગટ થયેલા હોય ત્યાંથી ખુદા કહેવાય છે. સમજ ને, શરીર માં જ્યાં સુધી પ્રગટ લાઈટ થઈ ગયું હોય, ખુદા લાઈટ, ત્યારે ત્યાંથી ખુદા કહેવાય. અને શરીર છૂટી જાય ત્યાર પછી અલ્લાહ. અને આમાં હિન્દુઓમાં શું કહેવાય છે, આમાં આત્મા કહેવાય છે. જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં શુદ્ધ આત્મા, અને શરીર છૂટી જાય ત્યારે પરમાત્મા કહેવાય. એટલે પરમાત્મા અને અલ્લાહ બે એક જ. સમજ પડે ને, અને ખુદા ખુદ ને જાણે ત્યાંથી ખુદા કહેવાય. ખુદ ને જાણે તારી જાતને તારે જાણ્યું છે. તું આવો તારો હું ભણેલો માણસ છું, ના જાઉં ભણેલો નથી. બહુ ભણેલો છીએ. કેટલું ભણેલો? એ લેવલ એટલે મેટ્રિક પછી 2 વર્ષ બસ. પછી આ ના આવડી, પણ આમાં તો આવડશે ને. કોઈ તો આમાં શીખી જાય ને. ખુદાએ જેને માણસને બનાવ્યો એને જો કઈ ધંધા પર બેહાડ્યા છે કે ભાઈ? શું કહે છે? જેને માણસ ને બનાવ્યો જે હોય એને જો જાણવાનું હતું તેને જાણી લીધું આ બધા લગ્ન. શું કહે છે? ખુદાએ જેને માણસ ને બનાવ્યો એને જે જાણવાનું હતું એને એ જાણી લીધું. વધારે કે હા પણ તેમાં આપણે શું લાભ, આપણે ચિંતા આવી હોય તો કુદા કે ચિંતા કરવા ના આવે. તમે ઈ માનો છો કે ઈ જે કે ઈ સાચું, ખુદા કે સાચું એવું તમે માનો છો કે આપણે આપડે જેલમાં જેલ માં આવે ને માનો છો ને કે ખુદા જે કે સાચું ને, ખુદા જે કે એ સાચું ને, શું કે આપડે જે કરે છે તેમાં માણસો આ દુનિયામાં જે કરે છે આપણે શું ફાયદો છે? આપણે જેલમાં ગાડ્યો હોય તો પછી કઈ ખુદા ને કઈ ખુદા તમે જેલમાં બેસો હું બહાર નીકળું આપડે કહે નઈ કે શ્રી અને જયારે બીજી જોડે રેડ થાય ની એ ખુદા આપ દેવા નહીં આવે બરોબર ને, ખુદા તો આવું તેવું કશું કરે નહીં. ખુદા કે તમારે ઓળખો તો તમે સુખ પામશો બસ આ જિંદગીમાં, પછી આ સુખ નહીં આ બધા કલ્પિત સુખ છે ઘણી વાર ટક્યું નાટક્યું પાસે દુખાય રૂબું છે. આ જિંદગીમાં જ્યાં સુધી આપણી હયાતી છે ત્યાં ચિંતા ઉકળાટ, જ્યાં ખુદા હોય ત્યાં ચિંતા ઉકળાટ ના હોય, ચિંતા જ ના હોય. ચિંતા ના હોય તો સુખ કેવી રીતના મળે? ચિંતા ના હોય તો સુખ કેવી રીતના મળે? એ સુખ ચિંતા વાળું સુખ ખોટું છે. ચિંતા વગર સુખ ના, ચિંતા વગર જે સુખ છે સાચું સુખ સનાતન છે કાયમ છે. ચિંતા વગર સુખ નથી ના, પણ ચિંતા વાળું જે સુખ છે ને એ ચિંતા માટે તારે સુખ લાગે અને પછી ચિંતા ઉભી થાય ત્યારે તારે દુઃખ લાગે. એ બધું કલ્પિત છે બધું, હા સાચું સુખ નથી. સાચું સુખ તો હે જયારે મળ્યા પછી જાય જ નહીં મદદ લઈ. એમ કે છે કે જેમ કાળા વગર ધોળું નથી એવું ચિંતા વગર સુખ નથી કે છે. ના તો બરોબર છે, ખરું કે છે, પણ એ ચિંતા વગર સુખ એટલે શું કે આ બહુ તાપમાં ફરીને આવેલો હોય બહુ ફેરે ફેરે કરીએ એના પછી આ ઝાડ નીચે ગંધવાળો હોય તો છતાં આપણે કઈ બેસી બેહવું છે તક ના બેહવું છે બેહવું છે એટલે ગંધવાળો છે ના બે, કારણ કે સુખ ઉત્પન્ન થયું નહીં. થાકેલો છે માટે, થાકેલો છે માટે જાય ને તે સુખ લાગે છે. સુખ હોતું છે ઘણી વાર આખો દર ઉપાધિ ઉપાધિ ઉપાધિ આધિ વ્યાધિ ઉપાધિ ચડ્યા કરે જગત જલ્યા કરે છે બાટલા તરફ એમ તરફ રહી રહ્યું. જીવન પૂરું કરવા માટે કરવા જેવું શું છે? આ કર્યું તે લીધે આ દશા થઈ ગઈ, કર્યું તેથી મદદ લઈને આ દશા થઈ. જયારે તમે જયારે આ કરતા થશો એની વેરાગે પડી જશે. શું કર્યું હવે? શું કરવાનું હવે? તો તમારે સુખ્યા થયું છે પરમ ચિંતા ના થાય એવું કરવું છે. કોશિશ તો કરતા જોઈએ છે કાલે આવો કરી આપીએ તેને, પછી ચિંતા બિંતા ના થાય. સંસાર વ્યવહાર સારો ચાલે, લોક મદદ લઈને ગાળો પડે તો તમને અસર ના થાય. સમજવું ને, જેલમાં ગાળે તો અસર ના થાય તમને, કારણ તમે જુદા ને મદદ લઈ જુદા. પોતાનું સ્વરૂપ જાણે માજી કે છે ને, પોતાની જાતને જાણે, પોતાની જાત જુદી ને પોતે જુદા. એટલે કાલે તમને ખુદા દેખાડીએ ત્યાર પછી ખુદા ને દર્શન કરવા છે ને કે નથી કરવા? ફાયદો થતો હોય તો કરવા છે, ફાયદો થતો હોય તો કરવા છે. દર્શન કર્યા પછી ફાયદો ના થાય એવું બને કે ફાયદો થતો હોય કરવા છે, ફાયદો થતો હોય તો કરવા છે. શું થતો? ફાયદો, ફાયદો નહી, ફાયદો તો વેપાર માં થાય એમાં થાય. આ તો કાયમ નું સુખ, પરમાનન્ટ સુખ. આ તો ખુદા આ તો અબજ રૂપિયા આવે તો ના મળે એવી વસ્તુ, અબજ રૂપિયા આપે તો કરોડ અવતાર થાય તો ના મળે એવી વસ્તુ. આ પોતાની જાત ને કાલે તમારે ઓળખાણ બોખણ બધું આપી દે, ખુદા ના દર્શન કરાવીએ બધું. તારે વખત ક્યાં બગાડ્યો? તારે નતું આવું કરવાની ફરજ નહી, ફરજ નહી મા બાપ ને લઈ આપવાની ફરજ ને, ફરજ તો ખરી. તાર પછી ફરજ બધાય તો આનંદ પૂર્વક બધાય છે. હું આનંદ છું, આનંદ માં છું. મોડા પછી સ્ટોર કરાયો છે, સ્ટોર કરાયો છે, દુકાન કઈ સ્ટોર કર્યો છે? ત્રણ ભાઈઓ છે, ત્રણ ભાઈ નો છે ભેગો, ત્રણ ભાઈ નો ભેગો છે. હા પણ સ્ટોર છે ને, છે અમારે જે કોઈ બહાર પાડે, કોઈ બહાર પાડે જ નહીં. ઇંગ્લિશ નું પુસ્તક વાંચ્યું? ના, ગુજરાતી. ગુજરાતી ગુજરાતી બધું વાંચ્યું. માજી કે છે આપણે પોતે જ બનાવ્યું છે. આપણે પોતે જ દુઃખ ઉભું કર્યું છે. આ બધા દુઃખ જ આપણે પછી પોતાના હાથમાં કાબુ રહી નહી. હવે હવે ક્યાં જાય? આઈ ફસે, આવી આઈ ફસે, આવી ફસાના. ચિંતા થાય તાર શી દવા ચોપડો છો? ચિંતા થાય તાર શું દવા ચોપડો છો? કઈ દવા રાખી ગયેલી? રસ્તા કાઢવાની. કે છે જો રસ્તા કાઢો, કઈક રસ્તો કાઢવાની, કે કઈક રસ્તો કાઢવાનો. અહિયાં ચિંતા કરે ને, અહી ચિંતા માણસ કર્યા કરે તેનું ફળ શું આગળ ખુદા આપે છે તમે જાણો છો. અહી ચિંતા બહુ કરે તેનું ફળ, અહીંથી ચાર પગ ને પૂછડું બધા, હા એનું ફળ મનુષ્ય પણ જતું રહે છે. શું કહ્યું? ચિંતાઓનું ફળ કોઈ એવી ચોપડી લખી છે કે જેમાં આખું સંપૂર્ણ પોતાનું જીવન ચરિત્ર ફ્રોમ બિગિનિંગ તો અત્યાર સુધી? ભાઈ પૂછે છે કઈ એવું પુસ્તક બહાર પાડ્યું છે તમારું પોતાનું જીવન શરૂઆત ત્યાં સુધી નું લખેલું હોય? એમાં પડ્યા છે પણ અહીં તો એને ભાગી રહી આવે તો ઇન્ડિયામાં જ છે. સંસારના સર્વ દુઃખો થી મુક્તિ નું દાન અપાયા છે ત્યાં સુધી એ પ્રાપ્ત થાય. 20,000-40,000 માણસો થયા છે જેને બિલકુલ દુઃખ ના થાય, ચિંતા પણ ના હોય, ઇગોઇઝમ પણ ના હોય. લઈ લેવાની કે ખોટ હોય તો લઈ લેવાની દુકાન લઈ જવા ખોટ લઈ લેવાની ખોટ લઈ લેવાની કે હા જે હોય એ ભોગવી લેવાની લઈ લેવાની લઈ લેવાની પણ શું લઈ લેવું જે ખોટ માથે પડી એ લઈ લેવાની કે બીજું શું કરવાનું જે માથે પડી હોય એ ખોટ ભોગવી લેવાની શું કરવાની પણ ખોટ જાય છે ખોટ ધંધા ની ને ખોટ ધંધા ની જાય એમ કે ધંધા માં જાય ખોટ ખુબ નફો ભલ્યા જ કરે છે એમ કોટ જાય તેમ શું કહા એવો રસ્તો છે કે નફો ભર્યા કરે કોટ જાય નસીબ એ તો નસીબ ની વાત છે નસીબ ભાઈ આવી ગયો છે નસીબ ક્યાંથી આવે બધાની બચી છે મેં તમારી અમુક બુકો માં એવું વાંચ્યું કે કોઈ આપણી પાસેથી 500 રૂપિયા લઈ ગયો હોય તો પાછા દેવા ના આવે તો સારું કારણ કે જો પાછા દેવા આવશે તો બીજી વખત પાછો 1000 લેવા આવશે તો આ રીતે જો આપણી પાસે હોય રૂપિયા તો લેવા વાળા ઘણા મળે એમ છે એનો છેવડો શું ભાઈ પૂછે છે કે તમારી બુક માં વાંચો કોઈ 500 રૂપિયા આપણી પાસે લઈ જાય પાછો દેવા આવે તો એ પાછો ફરી 1000 લઈ જાય એમ લઈ જાય લઈ જાય લઈ જાય તો વધતું જાય ને પ્રમાણે પછી કરવું શું તો કે એનું શું કરવું પછી દાદા એમ કીધું છે કે લેવા ના માગવા જ નહીં એમ કે એમ કે લખ્યું છે ને તમે બુક માં અમારે માગવા છોડી દઈએ એટલે પછી આપડે લેવા આવવાનું પણ કે એવા પછી માગવા વાળા કારણ કે પૈસા નું કઈ કારણ એવું છે આપીને શું કામ છે અને તમારા હાથમાં આપવાનું આટલી સત્તા નથી ને લેવાની તમારા હાથમાં સત્તા નથી તમારા હાથમાં સંદાસ દેવાની સત્તા નથી એ તો તમને એમ લાગે છે હું સંદાસ આવ્યો જયારે અટકે ત્યારે ખબર પડે કે તમારા સત્તા હતી કે નથી અને આ રૂપિયા લેવા જેવાની સત્તા તમારા હાથમાં ક્યાંથી હોય છે બરાબર ને એ તો સત્તા આ તો બેભાન પડે બોલસ માણસો કે મેં આપ્યા મેં લીધા મને આ કરે તમે સમજાય છો ને બધું સમજાય છે મારી વધારે સમજાય એવું છે ને આ બેભાન પણ છે માણસ કે મેં આ કર્યું તે કર્યું કશું આ સંતા જવાની શક્તિ નથી વર્લ્ડ માં કોઈ એવો પાક્યો જ નથી કૃષ્ણ ભગવાન કે મહાવીર કોઈ એવો પાક્યો નથી જેને સંતા જવાની શક્તિ પોતાની હોય ફરી સમજ બઉ જૂની વાતો છે અને તમે આપવાના કોણ ને તમે લેનારા કોણ ને અને આ જગત તો નિયમથી ચાલ્યા કરે છે એક સેકન્ડ પણ અન્યાય કોઈને કર્યો નથી આ જગતે જે નેચર છે જગત નો હિસાબ છે જે રેગ્યુલેટર છે તે રેગ્યુલેશન એટલામાં રાખ્યું છે કે એક સેકન્ડ પણ કોઈને અન્યાય ન થાય એવું રાખ્યું સરકાર ની કોર્ટ માં અન્યાય થાય ત્યાં અન્યાય નથી લાવો બોલો સાગર બીજો લો સમજ તમને લાભ ઉઠાવે તો ઉઠાવી લેજો, કાલનો દિવસ છે. બોમ્બે આવો ને તો એલાવ થતો થતો એક વાર બે વાર નીકળી જાય. આ તો અહીં તમને એલાવ ટિકિટ મળી જાય. જય સચિદ. આપ તમારી ગુજરાતી પુસ્તક ત્યાં છે ને ફાઈલ આપવાની બધું કમ્પ્લેટ બહાર પડી ભૂલી ગયા ને. પછી બંધ કરી દે ઉપર ની સ્વીચ. હા બસ કકડાટ થાય પછી ચેતા હારા હોય તો આપડે ભણો જોઈન કરાવે. મેં કહ્યું કે ભણો એટલે કે બીજા કોઈ તમે કહીએ જ નહીં, વારીએ જ નહીં. થાકેલો હોય તાપમાંથી બહુ તપેલો આવ્યો હોય પછી બાવળિયા નીચે બેહે બેહે ના બે શાંતિ લાગે ને પછી કરતા એટલે અમે હમઝેલ પાડીએ ને આપડે શાંતિ રહેતો રહેજે. પણ આ પેલું પગથિયું નથી, અહીંયા આગળ બીજું પગથિયું કરવું પડશે. મને દાદા તમે સપના માં બહુ આવો છો. કોણ બોલે? કોણ બોલાવે છે? મારા કર્મ ઉદય બોલાવે છે. આપડે જાણી જાય આપડે જગત માં જીવ માત્ર નિર્દોષ છે એવું જ્ઞાની પૂછે. દેખાય બધા દેખાય. આ જ્ઞાન મને ઘણી વાર પાછળ થી થાય છે, સમગ્ર દોષિત દેખાઈ જાય ને પછી એ થઈ જાય. પછી આપડે દેખાઈ જાય તો આપડે તારો માલ ગયો છે. ભરી પડે ખરે પણ તે આપડે જોવું પછી ત્યાં કઈ ઉપેન્દ્ર ચા માટે આવું પછી મને તારો ભાઈ દોઈ નાખો બની શકે ને ભગુભાઈ પૂછે છે કે આપણે જાણીએ છીએ કે આ નથી, આ કરવા જેવું નથી, આ ખોટું છે, છતાં ભૂલ થાય છે. તે પાછલા જે બધા લઈને આવેલા છે એને લીધે જે સંદર્ભ પડે છે તે આ ખોટો માર્ગ લાયક છે. ત્યાં આત્મ જ્ઞાન છે, પ્રજ્ઞા છે. મારું કઈ લગાવ્યું, અમારું નહીં કઈ પડી જ્ઞાન આપ્યા પછી ખબર છે. જ્ઞાન આપ્યા હવે પાછો હોય એ જ્ઞાન આપીએ ત્યારે પાપમાં ભસમી તો થઈ જાય ને. જ્ઞાન લીધે 5 વર્ષ થયા તો હજુ કેમ કે મેર પડતો કેમ નથી? દાદાજી કહું છો કે અમને 12 વર્ષ થયા તો એ નીકળે છે, તો હવે તમે 5 વર્ષ ની વાત કરો છે ને? એ તો ભેગો કરેલો તો નીકળે. ઓછો થઈ ગયો ન્યાય જેને સર્વિસ થયા પાડોશી તરીકે રહ્યા છે અને માલિકી કોઈ નથી, આના માલિક નો બળી આ માલકી યુગ ની બોડી, માલકી યુગ નું માઇન્ડ, માલકી યુગ ની સ્પીડ, આ કોણ બોલી રહી છે તારી જોડે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલી રહી છે, ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલી રહી છે. કોણ બોલી રહી છે? આ ટેપ રેકોર્ડ તો ઓરિજિનલ નહી, ઓરિજિનલ મહી છે, ઓરિજિનલ છે ને એ ટેપ રેકોર્ડ બોલી રહી છે. એ વસ્તા છે, તું શ્રોતા છે, હું નાતા વસ્તા છું. શું છે આપણે રાત્રે સુતા હોય ને જે સ્વપ્ન આવે છે ડ્રીમ, એ વસ્તુ શું છે? કે સબકોન્શિયસ શું છે? એ બરોબર, એ એવું છે ને સ્વપ્ન બે જાતનો અને આ બીજું ઉઘાડી વાંચ નું અત્યારે જે તું આ સપના માં છું, અમારો ભાઈ થાય, અમારો મોમો થાય, આ સપનું છે ને, એ સપનું છે ને. આ બંને સપના માંથી જાગે ત્યારે હું કોણ થઈ કોણ થાય? શું કહ્યું? આ સપના માં બોલી રહી છું, એ મને ખોટી, એ મારો છોકરો મરી ગયો, એ મારો મારો ડાયવર્સ લીધો, એના બધું સપનું આપ્યું નહી. મમથી જયારે જાગે ત્યારે હાથ તો જ્ઞાન મળી જાય, પછી સપના જેવી વસ્તુ છે જ નહીં. કઈ કે છે? જ્ઞાન મળી જાય પછી સ્વપ્ન જેવી વસ્તુ છે જ નહીં. સપના ઉડી જાય પછી સપના ના રહે. તમે રિલેક્સ કરો છો, તમે સુવો છો? કે તમે સુઈ જાવ છો? સુઈ કોણ રહે તેને હું જાણું, ઊંઘે છે કોણ તેને હું જાણું. હું તો નિરંતર જાગ્રત જ હોઉં, નિરંતર ચળવળ, અને આખી રાત નો અમેરિકા ઇન્ડિયા બધે જ પડતો. આ તું જગી થઈ તારે ગયા હોય આવું થશે, અને લોકોને સપના પાડો કે ના આવે, ઇન્ડિયાના બધા સપના આવે, અમેરિકાનો સપનો આવે, અહીં પણ સપના આવે. કારણ હું ખરું રાતે સપના જે એની ઈચ્છા હોય તે પૂરી કરી આપે, દર્શન કરે. શું કરે કે છે ને કે કોઈ ના હતા અત્યારે આપણે એની પાસે જોઈ હોય કે તમને સમજાવે કે તમારા જે પાપ છે એ બધા હિન્દુસ્તાન માં આટલા બધા માણસો ભૂખે મરે છે ને એવું થાય છે, તો આવા મહાન પુરુષો એમ પાપ ભસ્મીભૂત કરીને કેમ નથી કરતા સુખી? એવું અમારું કામ નથી, અમારું કામ નથી. આ તો તમારી પુણ્ય જાગે તો જ થાય, જ્ઞાન લેવાનું. તમારી પુણ્ય જાગે તો જ કાર્ય થાય. બાકી ભગવાન તો તૈયાર જ છે, તમારી પુણ્ય જાગવું જોઈએ. ભગવાન કે સારી ખોટ છે, પુણ્ય જાગે તેનું થઈ જાય. મારું 40,000 માણસ આવ્યા તેનું કામ થઈ ગયું તારી બધા, બીજા જે ના આવ્યા હોય તેને શીર થાય. તમે આવ્યા નથી તમે શીર થાય, ઘેર સવાર ઘેર આવી શકીએ. તમારા અમારે કહેવાય નહીં તમારે, અરે તમે અહીં આવો, અમે કાગળ ના રાખી તમે આવો, તમે આવો તો તમારી પૂર જાગી હોય જાણીએ, એટલે તમે એડજસ્ટ કરી આપીએ, મેં કરી આપીએ. તારું પૂર જાગ્યો તમે પૂર જગાડો કેવી રીતે? આપણે પૂન તો કર્યા હશે ને, પાપે કર્યા છે, પૂન કેવી રીતે જગાડવું? આપણે પુણે કર્યા હશે ને પાપે કર્યા હશે, તો કે પુણ કેવી રીતે જગાડવું? એને તું શું જગાડે? આ પાપ જગાડે. પુણ્ય જગાડે